બંધ થઈ જાય. ક્લાસ એક કલાક ડાબી રાખ્યો તો વિદાય ગયું ને, એટલે ઠીક નહીં કહે આત્મા. અમારે તો અક્ષર ધર્મ, ધર્મ તો એનું નામ કહેવાય કે એ આખો દાડો મોડા પર દિવેલ ના આવે. શું કહ્યું? મોડા પર દિવેલ જોવા આવ્યો કર્યું કોઈના મોડા પર? તો હિન્દુસ્તાનમાં જોયો ને તો દરેક ના મોડા પર દિવેલ દેખાતો. એટલે રિલેટિવ ધર્મ એટલે ભૌતિક સુખો ને આપનારો. ત્યાં ભટકાય ભટકાય કર્યા કરે, અનંત થતી યાદ કર્યા કરીએ છીએ. બીજું શું? આ ખોટ ખોટી વસ્તુ કરવાનો અહંકાર છોડીએ છીએ, સારી વસ્તુ કરવાનો અહંકાર બાંધીએ છીએ. બે એવું બંધન જ છે ને. પણ અહંકાર નિવૃત્ત થઈ જાય તો છુટકારો. ભાઈ પૂછે કે અહંકાર ક્યારે નિવૃત્ત થાય? ભાદરણ મોસા. જીતેન્દ્ર ખરેખર છો તમે? મણીભાઈ ભુલાભાઈ ભગત રાવણ થયા ને એમના ત્યાં મોસા થાય. તમારું નામ નઈ? એજ મારું નામ. હા તમારું નામ. હા માય ને એવી જીતે આઈ કોણ હોય તે આઈ છે. નહી હસવાની વાત ના ચાલે, ના ચાલે. આઈ એજ અહમ ને. આઈ એજ અહમ ને. ના આઈ અહમ નથી. આય છે તે રોંગ છે. રોંગ બિલીફમાં વપરાય ત્યારે હમ કહેવાય, અને રાઈટ બિલીફમાં વપરાય ત્યારે હમ ન કહેવાય. રોંગ બિલીફમાં એટલે હું જ છે તે જીતેન્દ્ર છું એમ સોલી બોલીએ એટલે અહંકાર કહેવાય. છું અને આ બાઈ નો ધણી જ છું. હો મોટા ધણી આયા કાલે લાઈવ એટલે પંદર ધણી કહેવાય. એમ સાચે ધણી ધણી કહેવાય. આ તો બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. શું? ખાલી ધામા પૂરતું જ છે. અમારા ભાઈ અમારા તણિયાણી છે ને, અમે તણી છે. અમે ધામામાં ધામાની પીંગળા હોય ત્યારે આપણે ધામા પૂરો થાય પછી કે હેડ મારી ગયા આવે ના અમે ખબર અને બોલાવાય જ નહીં. આપણે જે આવે નહીં ને આપણે બોલાવાય નહીં. એટલે આપણે કોણ છીએ જાણીએ નહીં. ભાઈ હું કોણ છું એ જાણીએ તારે અહંકાર જાય. કારણ કે આ હું નથી તો હું વાપર્યો તેથી અહંકાર કહેવાયો. જો આરોપિત ભાવ તમે તો જીતેન્દ્ર તો તમારા શરીર નું નામ પાડેલું ઓળખવા માટે ભાઈ આ ભાઈ જીતેન્દ્ર છો અને આ ભાઈ ફલાણા બેના દીકરા. પણ તમે કોણ છો તમારે જાણવું છે ને કે આને જીતેન્દ્ર કે છે પણ હું તો જુદો છું. એ તમારે જાણા જાણવું છે. હા જાણવું છે. હા તે હું જીતેન્દ્ર છું ઇઝ ધી ફર્સ્ટ રોંગ બિલીફ. હું આ ભાઈ નો ધણી થયો સેકન્ડ રોંગ બિલીફ. આ છોકરાનો ફાધર છું ત્રીજી રોંગ બિલીફ. આ પટેલ છું ચોથી રોંગ બિલીફ. આમ છું કાકો છું મામો છું. કેટલી રોંગ બિલીફો બેઠી છે? ઘણી. આ રોંગ બિલીફો બેઠેલી હોય અને માણસ જાય શાંતિ માં રહે સિદ્ધ બની શકે. હું સાધુ છું, હું આચાર્ય છું, હું ત્યાગી છું. બધી રોંગ બિલીફો બધા ભટક ભટક કરે છે. લોકોને ભટકાય ભટકાય મારી નાખ્યા લોકોને. પણ છતાં એ આરે રસ્તે નહીં જવા દે. પેલા હાકુ બિલકુલ દારૂ પીવા જતા રમવા રમવા જતા હોય તો નથી કે આવો ને આપડે દાદા જોડે દઈએ એટલે સત્ય તો તોડવાનો રહે ને. એટલે લક્ષી તો નહીં પડે ને. પણ જયારે તારે મોક્ષ જવાનું કે આમ હિન્દુસ્તાન ના લોકોને તો મોક્ષ નથી. એને પુનર્જન્મ સમજે છે એને મોક્ષ નો હોવો જ જોઈએ. એની ઈચ્છા જ મોક્ષ ની હોય છે. આ દુઃખ ઘણી વાર કેમ સહન થાય? આ પરવર્તતા નું દુઃખ. મને 13 વર્ષે એમ મહારાજે કહ્યું હતું. હું સેવા કરવા જતો હતો સ્કૂલ માંથી પગડવા હતા. મહારાજે કહ્યું, જ્ઞાનીજી મહારાજ હતા આગળ હતા, ભગવાન તને મોક્ષે લઈ જશે. મેં કહ્યું સાહેબ મારે સાહેબ આ વાત ના કરશું મને ભગવાન લઈ જાય. મને તરત વિચાર ભગવાન લઈ ગયા ને ઘેર તો મોક્ષમાં. પછી બે આવ્યો, પછી એના ઓળખાણ વાળા આપડે કીધું ઉઠે સીધા બિહાર મોક્ષ માં નહીં જોયું. અને મોક્ષ કહેવાય કેમ કરે? ઉઠનારો કે અંધારો છે આ દુનિયા, વર્લ્ડ માં કોણ ઉઠનારો કહેવાનો? તમારા ઉપરી જ કોઈ નથી એનો ગેરંટી આપું છું. મારા ઉપરી તો આજ કોઈ છે જ નહીં, પણ તમારા ઉપરી કોઈ નથી એની ગેરંટી આપું. તમારા ઉપરી તમારા બ્લન્ડર છે, તમારા મિસ્ટેક આ તમારા ઉપરી છે. જો તમે તમારી જાતે જ છો પરમાત્મા, પણ ભવન હોવું છે ને, ભવન ના હોય તો પછી કે છે મારી થઈ ગયા, પણ થઈ ગયા જ કોઈ કશું કશું સહી કરવા ના આવ્યા છે. અહીંયા આગળ હાજર હોય ને તે જ સહી મારી હાલે, તે જ મત્તુ મારી હાલે. જો જેટલા ગયા ને થઈ ગયા તો કશું આખો લોકો અમથા પાસે ધમપછાડ્યા કરે છે, અને ધમપછાડ્યા કોઈ વર્યું કશું. કારણ કે આપણે ના સમજે કે જે જે દવાની મદદ ગઈ, દવાની મદદ જતી ના જતી રહે, બધાની મદદ જતી રહે. અહીંયા હાજર હોય તો જ, પ્રત્યક્ષ હોય તો જ કલ્યાણ થશે, નહીં તો કોઈ વાર કલ્યાણ કોઈ થયું નથી અને થશે નહીં. તો આમ તો ભાગા કયા કરવાનું. અને ધર્મ શામાં છે? નોર્માલિટીમાં. બિલો નોર્મલ ઇઝ ઇટ પોઈઝન, એબવ નોર્મલ ઇઝ ઇટ પોઈઝન. જો હરેક વસ્તુમાં બિલો નોર્મલ ઇઝ ઇટ પોઈઝન, એબવ નોર્મલ ઇઝ ઇટ પોઈઝન. ના સમજ પડી? સમજ પડી. નોર્માલિટીમાં આવે તો એ ધર્મ થાય. એટલે પૂછો ભાઈ જયંતિભાઈ, હા જયંતિભાઈ નામ ને, પૂછો. આમ ગામ કયું તમારું? આજે રિલેટિવ ધર્મ છે, કલ્પિત ધર્મ, કલ્પના. તો છતાંય પણ જ્યાં સુધી સાચો ના મળે તો હજી કલ્પના પ્યા શું જોઈએ માણસે? પણ કલ્પના સાચી હોય, જે કોઈ સંત એવો હોવો જોઈએ કે જે સંત પોતે સુખી થયો અને આપણને સુખી કરે, શું આપણી ચિંતાઓ ઓછી કરી નાખે. અને આપણું આપણે જયારે યાદ કરીએ ત્યારે હાજર થાય આપણે. તો શું કહ્યું? એવો સંત હોવો જોઈએ. સંત એનું નામ કહેવાય, કારણ સંતમાં સહેજ અહંકાર હોય છે, પણ બીજું લોભ બોભ ની બહુ ભાગ્ય ના હોય ત્યારે સંત કહેવાય. સંત આપણે કઈ બાપજી જરા ખુશ રહે છે, એની ગાંઠો બાંઠો ના હોય પૈસા ભેગા કરવાની. અને પૈસા ભેગા કરવાની ગાંઠો એ તો એ તો બધું આખું શું થયું, નાટક નાટક સા નાટકો ફીલે છે ને, એ ફીલે. એટલે અહંકાર જાય. તમે હમણાં કહ્યું ને ના જપ માળા ભાઈ, શું પેલી ચોપડી નો પાઠ છે, પેલી ચોપડી માં પાસ થઈએ ત્યારે બીજી જવાય ને. એ તોફ ઉપર જયલા આ બધા ફટકે શું આખે જેવી તે પ્રજા નથી. આ તો પહેલી ચોપડી માં આ બધા ફોરેન વાળા હિન્દુસ્તાન માં ધર્મ લે તે હોય કેવો, ફોરેન વાળા જેવો દેખાય અને બહુ વિચારક ના હોય, આ કારખાનું બંધ હોય, સમજે? જો પહેલી ચોપડી માં આવ્યો કેવાય, આપડે તો પુણ્યધર્મ સમજો પેચી ગયો. અને તમે તો બધા અનંતતા થી ભટકે કરો, ઋષિ મુનિયા ના ખંડ તમે અનંત હતા, ડાડા બધા ને મોટા વાળ બધા, પણ હજુ કઈ ચેકવાનું પડ્યું. હા એનું કારણ શું કે હું કહું છું કે કલાક તમે સમજી જાવ છો, રેગન બે વર્ષ મારી જોડે બે આવી ગયું છે, બે વર્ષ બે હતો નહીં સમજી શકે. હું શું કહેવા માંગુ છું, મારી જોડે બધી અહીં ફોરેન ની લેડીઓ બેડીઓ બધી આવી રે, મહિનો મહિનો હજી રાતી હોય ત્યારે હું કઈ સમજ ના પડે. મને કે એટલું જ કે બધા તો આનંદ મને બહુ દેખાય છે, તને ફાયદો નહીં થાય, કઈ તું અહીં ના રહીશ, બીજા બાવા તને લઈ જઈશ, બાવા ને પૈસા જોઈએ છે, એટલે સારું બધા વાસ્તવમાં મારે કઈ પૈસા પૈસા જોતા નથી. અને બિચારો ભાવ બગડે ઉડતો, એને ના એનું કરાય ના આપડે આપણું આવડે, શું કહ્યું? એટલે ગઈ સાથે દરબાર ચોટી પડી હતી અને પછી એરોડ્રોમ પર મુકવા હતી, રડતી હતી. પછી તમે નિર્ગન કહ્યું અમની જોડે ક્યાં વેપાર મળ્યો, આ લોકો આપણને શીર પુહાય, ડેવલપ નહી બિચારો, એને બસ સરળ, એને તો આ બાબત ખ્યાલ જ ના હોય. અત્યારે આઠ વર્ષ નો હોય તો આવડો પેલો ફૂટબોલ નો લઈ રમતો હતો ને, એને ભૂલોક ભોગ કદી મારે ના, અને આપડે દસ બાર સાહેબ લૂમ માં પડ્યો હોય કે શું આ ફળું ફળું કામ કરે તા એવું કામ કરે, નકલો કરે તા જો ને એમ લાકડા મારી ઠોકી રહી બધું ઊંઘ જ દેશે આપડે કદર પણ કરવા દેખાય. નકલો કરતા બહુ સારી આવડે, આવો ને આગળ આગળ આવો ને વાતચીત કરો, સત્સંગ ની બધી વાતચીત કરો. અહીંયા આગળ આખા આખા જગત ના તમામ પ્રશ્નો પૂછી શકો છો તમે. આખા અધ્યાત્મ આખું જીવન છે, આખા જગત ના તમામ શાસ્ત્રો ના અધ્યાત્મ ના બધા પ્રશ્નો તમે પૂછી શકો છો, ગમે તે પૂછી શકો. તમારે ખુલાસા કરો, જાણી લો, શાસ્ત્ર માં હોય નહીં આ વાત. શાસ્ત્ર માં તો એવું લખ્યું હોય, દયા રાખો, શાંતિ રાખો, સમજ ને, દાન આપો. આપડે લોકો કહે છે દયા તો રખાતી નહીં, શાંતિ રહેતી નથી, દાન અપાતું નથી. એટલે આ ચોપડીઓ મૂકી દીધી ઊંચી આપડા લોકોએ, કારણ જે એડજસ્ટ ના થાય, જે પુસ્તકો એડજસ્ટ ના થાય જે કાળ નું, તે પુસ્તકો લોકો ઊંચે મૂકી દે, એડજસ્ટ થાય એમાં જ લઈએ. મારી પાસે ગમે ત્યાં આ કલયુગ ના વર્તન વાળા બધા મનુષ્યો કલયુગ ના વર્તન વાળા છે ને, ધોકીને કરે તેથી કરીને કલયુગ ઓછે ઓછો થઈ ગયો. ભગવાન જાણતા નથી, બધું જ જાણે છે. એટલે મારી પાસે મારી પાસે ચોખ્ખું બોલે કે હું તો આવું કરું છું, બધું હું કઉ શું કરું છું, વાંધો નથી મને. શું કહ્યું? હું વાંધો ના રાખું, એ કરે છે તે આધારે હું જાણું છું. લોકોને ખ્યાલ ના હોય, કોઈ પણ માણસ એવો નથી જેને ખ્યાલ હોય કે આના આધારે કરી રહ્યો છું. શું કહ્યું? એનો કોઝ શું હોય એનો ખ્યાલ હોય. શું કહ્યું? એટલે હું સમજુ છું કે આ જે કરી રહ્યો છે એનો કઈ ઉપાય જ નથી આવે, તો એને કહું તેનો મને વાંધો નથી, પણ તું અતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરે, દુઃખ થાય એવું કર્યું, માટે તું પ્રતિક્રમણ કરે એટલે પસ્તાવે અમને કર કે આવું ફરી નહીં કરું, અને આ મને ગમતું નથી, આ એને ક્ષમા માંગુ છું. હું આમ શીખવાડું, હું પેલું ના કહું કે આ છોડી દો, મારે છૂટતું છે કોઈને, પછી છૂટ્યું કોઈને, છૂટ્યું કોઈને બાપ નહીં. સેકડી વાળો સેકડી બહાર લઈને ફરતા ને લોકો બીજે છોડાવતા એમ કે અહંકાર કરી છૂટે, અહંકાર કરી છોડનારા છે તે ફરી પે જાય પાછું. એ કોને છૂટ્યું કોનું નામ કહેવાય? ખરી પડે, ખરી પડે. શું કહ્યું? ગમે ત્યાં ગુના કરીને આવું હું વળ્યું નઈ, મારી પાસે બધા માણસો પોતપોતાનું આખું આખો જન્મ આખા જન્મ ના બધા જ ગુનો કહી દે છે. છોકરીઓ પણ 14 ની ઉંમર થી મારી અને 35 વર્ષ ની જ્યાં સુધી થયું બધા જ ગુના ખુલ્લા કરી દે છે. અને તે હું એક આગળ એને પછી પાછો આપું છું એને વિધિ કરીને, અને એને કહી દઉં છું મહિના હોતી તો વાંચજે અને પછી ફાડી નાખજે. શું કરે ને, પણ એના ગુના માફ થઈ જવા જોઈએ. ત્યાં સુધી ગુના થયા તે માફ પણ કરનાર છે. શું કરું? કેટલા બધા ગુના થયેલા હોય, તમે ગુના માં તો ગાળા થઈ જાવ, પણ મારે ના છૂટકે વાંચવા પડે. શું કહ્યું? કાગળ માં ખુલ્લે ખુલ્લું લખીશ, ખુલ્લે ખુલ્લું. અને દરેક માં ઘણા માણસે હજારો માણસો લખેલું, કારણ કે અત્યાર સુધી ના ગુના કરેલા એને એ કરાવે જોઈ ને ખાય, અને ફરી એને ના કરવાનું કહીએ, આ ફરી એનો પશ્ચાતાપ કરવાનું મહિના સુધી કહીએ, અને પછી બહાર નીકળીએ. અમે કોઈનો ગુનો કોઈને વાત કરીએ નહીં, તો આપઘાત કરે પેલો માણસ. શું કહે? ત્યાં બહાર પડ્યા ને તો માણસ ને આપી ને એવું બને જ કેવી રીતે ગુના માફ થાય? એવું ભાઈ પૂછે છે, એવું બને કેવી રીતે કે ગુના માફ થાય? કર્મ નો સિદ્ધાંત એવો નથી, પૂરો જાણી લાવો પછી મારી પાસે વાત કરો. હું જાણતો નથી, હું જાણતો આવત નહીં કે છે, હું જાણતો નથી, જાણતો આવત નહીં. કર્મ નો સિદ્ધાંત માં જ્ઞાની પુરુષો, ગીત કૃષ્ણ ભગવાન ગીતા માં કહ્યું છે, જ્ઞાની પુરુષો કર્મ નો ગોટો વાળી નાશ કરી શકે છે. શું કરે છે? કૃષ્ણ ભગવાન ગીતા માં કહ્યું છે, વાંચવામાં આવે તો વાંચી દેજો. શું કરે? આવીશ વાંચો, વાંચો આવીશ. ફરીથી કહો, ફરીથી કહો. જ્ઞાની પુરુષો કર્મ નો ગોટો વાળી નાશ કરી નાખે, ભસ્મીભૂત કરી નાખે, અને ભસ્મીભૂત કરે ત્યાર બાદ જ્ઞાન હાજર રહે. તો જ્ઞાન હાજર રહે કોઈ દાડે, હું આજ બે કલાક વાત કરી ગયો તે કોઈને પછી હાજર રહે. હે, તમને નિરંતર 24 કલાક માર્યા છે ને હાજર, 24 કલાક એ જાગૃતિ ક્યાંથી આવી? કારણ કે સર્વ પાપો ભસ્મીભૂત થઈ ગયા. શું કહ્યું? 24 કલાક પછી ભગવાન જાય નહીં. બીજા જાણે કે જે કઈ પૂછવું પૂછજો. હા, બધું આ છેલ્લું સ્ટેશન છે, જે પૂછવું એ પૂછજો. બેન પૂછે છે, કર્મો પાપો, કર્મો નો નાશ કેવી રીતે થાય, પાપો કેવી રીતે નાશ થાય? રીત ના હોય તમારે થાય નઈ, એ તો જ્ઞાની પુરુષ એટલા જ કરી શકે, અને જ્ઞાની એ જ કૃષ્ણ ભગવાન છે. શું કહ્યું? કૃષ્ણ ભગવાન કહ્યું, જ્ઞાની એ મારો આત્મા છે, એ જ પરમાત્મા. શું છે એ બધું થાય? શું કરે? કારણ કે દેહ ના માલિક નથી પોતે, વાણી ના માલિક નથી, મન ના માલિક નથી. હું 26 વર્ષથી આ દેહ નો માલિક થયો નથી એક સેકન્ડ પણ. અને એના એના બુદ્ધિ સેન્ટ ના હોય. શું કહે? જ્ઞાની કહે નામ કે જરા સેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં. તારે પાપો નાશ થાય, નહીં તો જયંતિ બી નાશ ના થાય. આપણું એનું કેમ નાશ ના થાય? તો એટલે જેને જે કઈ ખાસ પૂછવું એટલે પૂછજો, બધું પૂછી લેજો, પછી અમે ભેગા નહીં થઈ શકીએ. પાણી પાણી બાબુ કે છે કે ભગવાન કે છે કે સર્જક છે, પછી નાશ કરનારા છે, પોષક છે, પેલું ડિસ્ટ્રોયર ક્રિએટર, અને એને છે તો મેન્ટેન કરનારા છે આ જગત ને. અને બીજા કેટલાક લોકો જુદું જુદું કહે છે, તો કે એમાં સાચું શું છે? આ બાબુ એવું પૂછે છે. શું કહ્યું? કોને કહ્યું? કે છે સ્વાધ્યાય ક્લાસ માં એને એવું સાંભળ્યું હશે. બોલ બોલ બોલ, વાંધો નહીં, તમે કરવા બને. સ્વાધ્યાય એવું કહ્યું છે કે ભગવાન ક્રિએટર છે, ઓપરેટર છે અને ડિસ્ટ્રોયર છે. હા, તે બરોબર છે, તારે માટે બરોબર છે. તો શેરિંગ કરું ત્યાર પછી આવજે, ફરી ફરી આપીશ. તારા માટે બરોબર છે. જયારે ડાળી ઉગે તો શેરિંગ કરતો હોય ત્યારે આવજે, મારી પાસે કહી દઈશ. હમણાં તારા બરોબર છે, કારણ કે આ બાળકોને માટે જ આ ભગવાન ક્રિએટર છે મૂકેલું છે. કારણ કે આ લોકો જો ક્રિએટર નથી એમ કે જેમ હાથે જઈ કહી દે તો લોકો તો સ્ટોર બોર બધું લઈ લે, ઝટ તૂટી લે, લોકો કશું જ ના રહેવા દે. શું કહે? અને ભગવાન તો એ ભગવાન ને ક્રિએટર કે છે તે જ નહીં બોલતા, ભગવાન તો ભગવાન જ છે, એને ક્રિએટર એટલે એનો એને આવી ઉપાધિ હોય નહિ. શું કહ્યું? અને ક્રિએટ કર્યું એટલે બિગિનિંગ થયું. હું એને ફરીને સાઈન્ટિસ્ટ ને પૂછ્યું, મેં ક્રિએટ કર્યું એટલે બિગિનિંગ ના થયું, તો આ બિગિનિંગ તો થયું છે, તમે બિગિનિંગ થાય એને હેન્ડ આવે અને આ તો અનાદિ અનંત છે જગત. સમજો ને, એને ગણતરી રીતે નથી સમજણ નહીં પડે. આ તો બધું ઠોકે બહાર બધા ઠોકા ઠોક કરે. આ મતી પોતી હેલી નથી. આ પછી અલૌકિક વાત એમ જ કે છે. તો ભગવાન ને જો આ દુનિયા બનાવી તો ભગવાન ને કોણે બનાવ્યો એ મોટો પ્રશ્ન ઉભો કરે. શું વાતે સાચી છે કે બનાવનાર હોય ત્યારે બનાવનાર હોવો જોઈએ. એટલે આ બધું મેળ ના પડે. આટલા સુધી આ બધો જૂનો જમાનો બધો માન્ય બધું એ લોકો. હવે આ ભણેલા માણસ કઈ સ્વીકારે કે ના સ્વીકારે? આ તો બધા સાયન્ટિસ્ટ લોકો થયા છે. ભલે મંદિરો નહીં જતા હોય તેનો વાંધો નથી. સાચી વાત ના સમજનાર થયા છે. આ કઈ અંધશ્રદ્ધા આવું સ્વીકારી લોકો બુદ્ધિ જો ના પોતે બુદ્ધિ એક્સેપ્ટ ના કરતા પાછી લે. બેન પૂછે તો પછી આનું શરૂઆત કેવી રીતે થઈ છે? તો આની શરૂઆત કેવી રીતે થઈ છે? જગત ની કોણ કે છે? શરૂઆત જ નહીં થઈ, શરૂઆત થયેલ બિગિનિંગ થઈ કહેવાય. શું કહ્યું? એક ગોળ ચીજ હોય તેને આપણે ક્યાં આગળ બિગિનિંગ કહીશું, એન્ડ ક્યાં કહીશું? રાઉન્ડ છે બધું. અને શરૂઆત થઈ નથી, આમાં છૂટવાનો માર્ગ છે. આમાં ધંપલાયા છે તેનો છૂટવાનો માર્ગ છે. બાકી આવા શરૂઆત એને થઈ નથી. અનાદિ અનંત કહ્યું એનો અર્થ જ રાઉન્ડ. શું અનાદિ અનંત સાંભળ્યો છે શબ્દ? તમે કોઈ સાંભળેલો? તમે બાકી આ બીજા ધર્મ એમાં ખોટા જ નથી હોતા. એ આપણે ભગવાનને ભગત જુદા રખાવેલા, એને ભગવાનની ભક્તિ કરે છે. શું તો એનાથી ભૌતિક સુખો મળશે, આડે રસ્તે નહીં જાય, ઊંધે રસ્તે નહીં જાય. ખોટું તો કશું કરતું જ નથી, પણ જે પરમ સુખ જોઈએ હું તો નોર્મલમાં જ કરતો, ઉપરી માથે ના જોઈએ. તેના માટે ઉપરી આ એક થર્ડ, તેથી તું નોકરી કરવાનું નાખત નોર્મલ નાની મનમાં. મારા ફાધર ભણાવીને છે તે મોટા ભાઈ કોન્ટ્રાક્ટર હતા, તે ભણાવીને વિલાયત મોકલવો હતો અને સુભા કરવા સારું સેના સારું આપણા જેઠાથી સુભા થાય ને કેવું થઈ જેઠાથી સુભા થાય ને તે એમને જોયેલા એટલે આપણો આ શુભો થાય એટલે આપણો રસ પડે કે શું. બાપના ઈચ્છા શું કે આપણે બારો રોગ પડે ભય ની ઈચ્છા કે આપણો રોગ પડે આ શુભો થાય એટલે વાત કરતા હતા કે આપડે મેટ્રિક પાસ થાય સારી રીતે એટલે મોકલી દો વિલાયત. એટલે મેં એ વાત સાંભળી, મેં જોયું કે શુભો મને બનાવશે તો તે દાડે 300 રૂપિયા પગાર હાલતા હતા શુભાને. જો ઘર ગાય પાસે તમે પણ ઉપર સર શુભો મને ટાવશે એટલે ત્યાર પછી ભણવાનું જ નથી. હું તો મેટ્રિકમાં નાપાસ થયેલો છું. શું કારણ જો પાસ થાય તો મોકલે નોકરી કરે નોકરી કરે જ. મારે હું તો નોકરી કરનારો માણસ જ નહીં, ભગવાન ને પણ ભગવાન નીચે રહેવાનું માગતો હતો. શા માટે પણ શું એટલે પછી શોધખોળ કરી કે તારી જયંતિ ભાઈ તારો ઉપરી કોણ છે? ખરેખર કહ્યું તારા બ્લન્ડર્સ ને મિસ્ટેક. જો બ્લન્ડર્સ ને મિસ્ટેક તો તોડી નાખું, તને કોઈ ઉપરી છે નહીં. જો આ બ્લન્ડર્સ માંથી ખસી શકે નહીં, જ્ઞાની પુરુષ છે, બ્લન્ડર્સ ના નીકળે. મિસ્ટેક તમે કાઢી નાખો. શું કહ્યું? હવે મિસ્ટેક નું અર્થ શું? જો અત્યારે ઉપરી પણ તને દેખાડું, આજે તું છે તે તારી ગાડી માં છે, પોલીસ વાળે કહ્યું આમ કર્યું, રૂપી લેવાનું કહ્યું, ત્યાં છે તમને ઠોકી મેલી, બને કે ના બને? એવું બને. હવે પછી અહીંયા આવ્યો પોલીસ વાળો એટલે તું ઓળખી દઉં કોને માટે આવ્યો છે ના મને? એ જ ભાઈ આપણે ગુનો કર્યો એ જ આપણે ઉપરી કશું કઈ સમજી જાય ને કોને હારું આવ્યો કે તમે સમજી જાવ મારે હારું આવ્યો એવું એ જ સમજી જાય. આ જ બધું આ તમારા ગુણોથી જ તમે તમારું ઉપરી, કોઈ બાપો ઉપરી નથી એની ગેરંટી આપું. શા માટે ભાઈ પામો છો? ભાઈ પામવા જેવું જગત જ નથી. ફક્ત કોઈ હરીફ માં ના પડો કે અમને તો સોફા છે આપડે જે તમને આજે તમને મળેલું છે એ તમારું ટેન્ડર સાઈન કરેલું છે, કોન્ટ્રાક્ટ કરેલો છે, તમે જે કરેલું છે તે તમને મળેલું છે. હવે અત્યારે લોકો પોલીસ ના કરો તેનો દુઃખ છે. મકાન દકાન જે ચીજ તમે જે તમારી પાસે છે, તમારો સ્ટોક છે, બધું જ તમારી સિગ્નેચર વાળું કોન્ટ્રાક્ટ પેપર પર કોન્ટ્રાક્ટ થયેલો છે. અને રાતે સુઈ જતા કોણ રાતે ઉતરી છે આપણને ધારે તો હે જો કઈ કઈ પેઠું હોય તો ધારે મને એમ થાય કે આશે છે. અને રાતે કોણ હાથે હવે સદાસ જવાની શક્તિ તમારી છે ના વિચારવા જેવી વાત કહીશું. સદા જવાની શક્તિ છે એ મને કે વિચારવા જેવી વિચાર કે શરીરની શક્તિ તો હશે જ એમ ના કે વિચારીએ કે ના સંદાસ જવા વાળા આયા લોકો છે ચમત્કાર કરી છે. ચમત્કાર કહેજો તમે સંદાસ જવાની શક્તિ છે તમને ચમત્કાર કરો ભાઈ. અમથા લોકો ફસાવે છે આ પોલીસ પોલીસ કેસ બનાવે છે આપણને. ચમત્કાર કોણ કરી શકે? આ તો તમને જે જે વિજ્ઞાન તમે જાણતા નથી એ વિજ્ઞાન ખુલ્લું કરીને તમને ફસાવે છે. અગર તો આજ ચાલાકી કરે છે, અગર તો કોઈ દેવે કોઈ દેવ સાધ્યો હોય તો તે જપાનમાંથી કરી તમને લાયા એમાં આપણને શું ફાયદો? એટલે કોઈ ચમત્કાર કરી શકે? મારે ત્યાં શું કે છે દાદા એ અધારો ચમત્કાર કરે છે એમ કે છે લોકો. જે નહીં માનનારા ચમત્કાર ને ક્યારેય પણ નહીં માનનારા મોટા મોટા બળવાખોર માણસો પણ એમ કે છે કે દાદા એ તમે ભયંકર ચમત્કાર કર્યો. મેં કહ્યું ચમત્કાર કરવાની મારી શક્તિ જ નથી, કારણ હું પોતે કહું મેં ચમત્કાર કર્યો છે. લોકો દુરુપયોગ કરશે બીજા બધા બધા પાછલે બાવડા બાવા બધા એમનો એમનો દુરુપયોગ ના કરે એટલા માટે ઉડાઈ મેળવવા માંગુ છું. અને ચમત્કાર કરી શકે નહીં. આ શું છે કે મારે યશ નામ કર્મ છે અને એક યશ નામ કર્મ નામની કર્મ આવે છે તમે ખબર ને. તે યશ નામ કર્મ એટલે હું આ થડારું એટલે કામ થઈ જાય કે દાદા એ કર્યું મારું. શું તમે સમજ પડે ને? અને કોઈ અભ્યાસ નામ કર્મ હોય કે કામ કરે તો એને અભ્યાસ બોલે એવું સાંભળવામાં આવ્યું નહીં. કામ કરી આવે ને તો એ લોકો છે મારું બગાડી ઉડી શકે ચમત્કાર હોય તો હું સીટ પડી જવું. હું પડી ગયો હાથ પગ બાગી ગયો કશે પડી ગયો એમ તો પલંગ માંથી ઉતર્યો એમાં જ પગ બાગી ગયો. આટલા આટલા મોટા જેટીઓ બધી દયા કરે દરિયાની કોઈ ના પડી ગયો નહીં પલંગ પર. તારે એક જણા અમદાવાદના પોલીસ કમિશનર આવ્યા ડીએસપી રમણભાઈ દેસાઈ કરીને આવ્યા. ચંદ્રકાંત કાકા ખરો થાય ત્યાં આવ્યા. મને કહે દાદાજી આ તમને કોનું લીધું કે છે? પોલીસ કમિશનર આ કોનું તમે લાયા કે છે? કોને તમને શીખવાડ્યું આ ભણેલા માણસ તમે આવું બોલો છો? કરું કોઈ કોનું લઈ શકે? આ તો હું આ ભાવલાઓ ફસાયો હું તમારે દર્દ લઈ લઈશ. હું આ તારું જ ભોગવ ને ચૂકા ક્ષેત્ર છે લોકો માટે. કોઈ કોઈનું લઈ શકે નહીં આ વર્લ્ડમાં, ખબર ને? કોઈ કોઈનું લઈ શકે નહીં, કોઈનું નિમિત્ત એવું હોય પેલાનું, અને એ નિમિત્ત એવું ગોઠવેલું હોય રૂહાન બંધ, તો એ તમારે એ થઈ ગયેલું હોય રિહર્સલ તો અહીં થાય, ખબર ને? બાકી દર્દ એનું એનું જ દર્દ ભોગવાતું નથી ને, હું દર્દ લઈ લઈશ એટલે લોકોને ફસાવે છે બધાને. મારે ચોખ્ખું કેવું પડે, ના કેવું પડે, આ તો લોકો મૂળ છે, અમને પાછા કરવાના લોકોને જો લાલચ ના મારે. મારા છોકરાને કે છોકરો નથી એટલે સારું બટેક બટેક કરે, મેં છોકરા મારા તારા છોકરો છે, હવે તકડું યાદ નું યાદ નથી આવતું ને. કયા અવતાર નો બચ્ચા ન હતો, દરેક અવતાર બચ્ચા કૂતરા ના અવતાર બચ્ચા ગધેડા ના અવતાર બચ્ચા જોવા ગયો તો બચ્ચો તો પાછરો છે ને, જો હોય તો નાખી દેવા નથી, હોય તો નાખી દેવાની હારે બી ફેરવાનો, ના હોય તેને બોલાવાની જરૂર નથી. મારે તો બાબો આવ્યો હતો ત્યારે છે જન્મ તારે છે, પહેલા ખડે મરી ગયો તારે પહેલા ખડે, પેલા લોકો કહ્યું મહેમાન ગેસ્ટ આવ્યો કહ્યું તકે આવું ના બોલાય, પણ આવું ના બોલાય, તમને મનમાં દુઃખ થાય તમારે બનાવટી દુઃખ કરવું પડે, એના કરતા તમારે બનાવટી દુઃખ ના કરવું પડે, તમે પહેલા કહી જાય પછી કહી દઉં છોડી હતી તેને એવું કરી દઉં છે ને. આવે તો બધા ગેસ્ટ છે, આ કોઈ કોઈ કોઈનું નહીં આ દુઃખ, તમને લાગે છે? એ તો જયારે છોકરો હમત થાય તારી ખબર પડશે, લઈને સડકાશે ને ત્યારે ઉમર પડશે કે હા ગયા તો એક કલાક છોકરાને ટડકા જ દીધો જોઈએ. છોકરો કહેશે હું જુદો ને તમે જુદા કહેશે, તો જે જુદું થાય ને એ છોકરા એને બાપે ને આ તો બધું યાર શું કહે છે રિલેટિવ વ્યવહાર છે, રિલેટિવ એટલે તમે જેવું રાખો એવું એ ભમો રાખે, માટે આપણે પોસરું રાખવું, જો રાખવું હોય તો બસ અને ફાડી રાખવું હોય તો એ ફાડી ફાડી કરતી આપણે ફાડી રાખવું તો અમારું છૂટવું, રિલેટિવ સંબંધ છે આ, એ રાખે તો આપણે રે, આપણે રાખીએ તો એ રે નહીં તો રે નહીં. ફાધર મધર બધે રિલેટિવ છે, રિયલ સંબંધ નથી, રિયલ હોય ને તો બાપ મરી જાય જો છોકરો જાય, કોઈ ગયો તમારે કામ નથી નડિયાત નથી. હા તો હિસાબ તો કરો છો, આપણે હિસાબ ના કરો છો તે બાબર ને હુમાયુ નો દાખલો છે ને, બાબર અને હુમાયુ એનો દાખલો છે ને. હા એવું કોક બને, એ કઈ પેલા ગોઠેલું હોય તો બને, કોઈ વખત પડી એ કઈ કાયમ ના આવું માણસ કરી શકે નહીં ને, એ પૂરે મરતી વખતે જે ભાવ કરેલો અને ત્યાં આગળ એ ભાવ થયો ત્યાં આગળ તે જ છે તે અત્યારે થઈ શકે, પણ આ બીજા બધા બાવાઓ લાભ ઉઠાવે લોકો, હું તારું દર લઈ લઈશ તારું આ લઈ, એટલે ભાઈ રમણ ભીને કહ્યું આ લેવાય, કારણ કે હું તમે બધા જોવા રહ્યા નહીં, લમણ જામ જાણકાર લોકો લઈ લે છે, મેં બધા નિરાકરણ ના કરવા પડે ને, એના બાવા કેટલા બધા બાવા લેવા કઈ જરૂર જ ના. કાયમ નું સુખી થાય એવા જો કઈ મળ્યા હોય તો સાચી, નહીં તો આ ફોફા ભરાય નો હર્ષ છે. જો મારી પાસે કાયમ ના સુખી થાય એવા 20,000 માણસો છે, બીજા 10,000 માણસો છે તે અડધા પડધા છે, અને બીજા 10,000 કાચા છે. શું કહ્યું? એટલે આ પ્રહાર પુરસાદ પૂછે પૂછે પુરસાદ પૂછતો હતો ને તું રિસ્પોન્સિબલ છું. હવે જ્યાં સુધી એક પ્રશ્ન નો જવાબ મગજમાં સરખી નો ના ઉતરે ત્યાં સુધી બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય જ નહીં. એટલે જ્યાં સુધી એક પ્રશ્ન નો જવાબ સરખી રીતે મગજમાં ઉતરે નહી ત્યાં સુધી બીજો સવાલ ના થાય. ના ઉતરે તો પૂરું કરીએ આપણે. તમારી ચોપડી મેં વાંચી છે એમાંથી ઘણા પ્રશ્નો મગજમાં સરખી રીતે ઉતર્યા છે, ઘણા નથી. એ તમારી ચોપડી મેં વાંચી છે એમાંથી ઘણા પ્રશ્નો ના જવાબો મગજમાં ઉતર્યા છે અને ઘણા નથી ઉતર્યા. તો આપણે એટલા સારું લખી છે, પૂછવા સારું લોકો લખી છે. એ તો આપણે લખી છે બુદ્ધિના, બુદ્ધિની હાજરી વગર લખેલી છે. તું બુદ્ધિ થી એના છે તે વાંચવા જવું છે નહીં કે તારા. તેથી હું બફાયું છે આપણું કે કોઈક વહેલા ઉઠીને 5 વાગે ગઈ દીધું, 5 વાગે ઉઠી અને પોતાના બગીચામાં ગયો વાડીમાં, તેને પુરુષાર્થી કે. અને 7 વાગે મોડો ઉઠીને ગયો તેને પ્રારબ્ધ કે. ચલો વહેલો ઉઠીને ગણાતો તે રઘવાટી પ્રારંભ છે અને આ શું પ્રારંભ છે? બંને પ્રારંભ છે. શું છે? જે 5 વાગે ગયો એને વહેલો લાભ ના મળે? વહેલો લાભ નહીં, અંધારા હા પેઢી મરી ગયો. ચલો પાસે જોયું ભાઈ તો મરી ગયો. કેટલા વાગે નીકળે તો એક્સિડન્ટ થાય માણસ ને? આપડે વહેલા નીકળે તો એક્સિડન્ટ થાય, મોડા નીકળે તો ચાર પછી. વહેલો દખલ નહીં કરવી, અને દખલ કરવી હોય તો આપડે પલંગ માં બેસીને ધ્યાન કરવા બેસું. જો પણ દખલ નહીં કરવી, એમ થી બહાર નીકળી દખલ કરવા માટે જન્મ ને આપણો જન્મ સ્થાન નથી. આપણો જન્મ લોકોને શાંતિ આપવા માટે છે. અને તમારે વહેલું ઉઠવે તો કોઈ પાલનમાં ઉઠીને, હું પાલનમાં ઉઠી બેહું જ છે ને 4 વાગે નો. દખલ નહીં કોઈ, કોઈ દાડો દખલ નહીં કરી. મતભેદ એ નહીં વર્લ્ડમાં કોઈની સાથે. એક પણ માણસ એવો હશે નથી જેની સાથે મારે મતભેદ હોય. એ મને કહે તમે નલાયક છો. હું કહું કે ભાઈ આધાર મને કે શા આધારે તું કહું છું મને એટલું કે મને કઈક તમારી પાછળ કોર્ટ ઉપર લખ્યું ના લાયક બરોબર છે. શું કહ્યું? આધાર તો હોવું જોઈએ. પછી પ્રારબ્ધ છું ને પુરુષાર્થ છું એ વાત. હા, પ્રારબ્ધ એટલે શું? કે આજે તમે પદ્માસન લાવીને બેઠા અને ધ્યાન કરવા બેઠા છો એમ કરીને છો, અને તમે કહો તમે 1/2 કલાક હું બેઠો હતો, મને હું આવું એટલે તમને કહો મને કે હું 1/2 કલાક થી ધ્યાન કરવા બેઠો હતો પદ્માસન વાળી, તો હું કહું કે ભાઈ બહુ સારું કર્યું. શું? પછી બીજે દાડે એવું કરો, ત્રીજે દાડે હું આવું તો તમે ધ્યાન કરવા ના બેઠા હોય તો હું કહું કે કેમ નથી કરતા? તાર કે છે હા હા હા દેખાડો. શું દેખાડો છે તમે મને? શું દેખાડો છો? જેમાં બીજાની જરૂરિયાત હોય તો પુરુષાર્થ ના હોય. જેમાં બીજાની જરૂર, હેડ ની જરૂર હોય, આપણા હાથ ની જરૂર હોય, પગ ની જરૂર હોય, તો પુરુષાર્થ કેમ કર્યું ભાઈ? માથું દુખતું હોય અને કે મારે થતું નથી, પણ માથા દુઃખ હારું હતું તેથી થયું હોય, માટે આ બધા સંજોગો ભેગા થઈને કાર્ય કર્યું, મારે તો પુરુષાર્થ ના કહેવાય. શું કહ્યું? એ સંજોગો પુરુષાર્થ પહેલું નામ કહેવાય કે 1-2 સંજોગો જ હોય બસ, બીજું કોઈ નહીં. આપણો અને એકાદ બીજો બસ 2 સંજોગો આપણે કરી શકીએ એવો પુરુષાર્થ હોય. શું કહ્યું? કરી શકીએ. તમે પુરુષાર્થ હું તમને દેખાડું નડિયાદ. નડિયાદ તાર મકાન છે કેટલા રૂમ છે? પછી દસ સાડા અગિયાર વાગે દસ દસ બાર એક માણસ આવ્યું જયંતિ બાર નું કાઢે જયંતિ ભી બાર નું કાઢો તમે શું કરો જીતેન્દ્ર બારનું કરો નઈ પછી મહી શું કહો આવો પધારો એમ કે મનમાં શું ચાલતું હોય અત્યારે કે છું વા શું ચાલતું હોય અત્યારે કઈ છું વા એ પુરસાદ આ બધું પ્રયાસ ને અત્યારે કઈ થયું આ ભાઈ ભાવ થયો એ પુરસાદ બોલો કરવો હારો સવડાવવું પડશે રાખ્યા પડશે પાછું આવું ઊંધું પુરસાદ કરીએ આવતો હું બગાડીએ હવે પછી પાછા આપણે આપણે આપણી ખાનદાની ના થયાની આટલી આટલી આટલી આટલી પણ બોલને માં શું એટલી લીધી ચક ચા આટલી આટલી ચાલે તાર પેલા શું કે અત્યારે ખીચડી કરી કરો ચાલશે તે ભાઈ ભાઈ રાખો ચોથી હું આવ્યો અત્યારે એ બધું પુરસાદ આ પુરસાદ તમારો કેવો થઈ રહ્યો જોઈ લો ને આવતા ભવ નો ચાર પગ ને પૂછડું એક્સ્ટ્રા મારે ચેતું ચેતી લેજો બધાને નહીં કેતો જેના જે દશા છે તેવું આવું કોઈને એવું કેતો નથી પણ આવું જો કદી જો પુરસાદ હશે તો ચાર પગ ને પૂછડું વધારાનું એક્સ્ટ્રા તમને એમાં કઈ અંદાજ એવી લાગે મારી વાતમાં આપણે શું કરવું જોઈએ કે કળિયુગ ને લઈને કળિયુગ ના દબાણ લઈને એવા ભાવ થઈ જાય છે આપડા તેનો વાંધો નથી પડતા આપણે શું કરવું જોઈએ કે આપણે કૃષ્ણ ભગવાન ને માનતા કૃષ્ણ ભગવાન ને કેવું એ ભગવાન આવો ભાવ નહીં કરવા જોઈએ કૃષ્ણ ને આ કળિયુગ ના દબાણ લઈને થઈ ગયો પણ હું એવી ઈચ્છા નથી મને માફ કરજો અને આને હું સારી રીતે રાખીશ કરીશ શું કરું ત્યાં ફરી ઘૂસી નાખવું જોઈએ સુરેશભાઈ ખોટું થઈ ગયું હોય તો સુધારવું ના જોઈએ એમના પુરસાદ સમજ ને ખોટું જઈને સુધારવું એમના પુરસાદ અને પ્રયાસ તો મજા આમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ એ બધું પ્રયાસ કહેવાય એ વિસર્જન કરે પ્રયાસ હંમેશા દરેક વસ્તુને વિસર્જન કરે અને પુરસાદ સર્જન કરે શું તે અત્યારે કઈ થી એ સર્જન કરે પછી આપણે કહે નહીં બધે આનું વાત થઈ ગયું શું કહ્યું પણ એનો ઉપાય જાણવો જોઈએ બધે થઈ જાય એ સ્વાભાવિક છે કે ભાઈ કળિયુગ છે અને દબાણ પુષ્કળ છે માણસો શું કહે બિચારા મુજે ઉઠ્યા છે પણ આપણે જો આયા છે તો એને અમુક રીતે ખવડાવવું પીવડાવવું જે મળે તે શું એક ભાવ અમારા મધર હતા આનો સ્વભાવ બહુ ઉમદા મારો સ્વભાવ હતો ત્યાં ઉમદા સ્વભાવ વાળા બધા જમવા જોડે જમવા બેઠા હતા હા તો 50 વર્ષની વાત કરું છું જોડે બધા જમવા બેઠા હતા અને બાર હવા બાર થયા હતા અને બધું અંદર શાક બાક બાર દાળ બાર બધું ખરાબ થવા આવેલું સમજે ને અને એટલે એમાં અંદર બહારથી ચાર જણ બેઠા શું મેં જોયા તો આવો અહીંથી ધમતા ધમતા કોઈ આવો પધારો એટલે બા એવું બોલ્યા કોઈ દાદો ના બોલે એવા એવા બાયા અત્યારે રેડ્યા કઈ થી અત્યારે રેડ્યા કઈ થી આયા એ સારું બોલે એવું ત્યાં થાક્યા તો છે આજે આખો દાડો થાક્યા તો પાછું શું કરવું પડશે અરે મદદ તો કરવા લાગુ પણ એટલે હું સમજી ગયો કે આ લોકોને શરીર નબળ એ થઈ ગઈ છે ને પછી બાને મેં કહી દીધું એ બધા ગયા પછી અને મહેમાન માટે મેં તરત જ કહી દીધું કે બાને ચિમરત ને કાકી બધા કે તમે બે હો હું મારી એટલો કીધું હીરો બીરો કરી આપ્યો બધું અને હું તેમ કરી દાદવા દીધી કહી લો ભાઈ સમજે ને હીરો મૂકીને ખુશ થઈ જાય આપણા લોકો અને સ્ટાર્ટ ફર્સ્ટ ક્લાસ બટાકાનું તળીને કરી આલીએ કોસ કોસ થઈ જાય છે તાર શું કહેવાય એટલે મેં કહેલું મેં કહેલું કે હવે જો કોઈ વખત આવા ભાવ થાય છે હું લઈ રાખ લઈ લઈશ કેવું કરવાથી તમે ગમે તે મૂકજો જે હોય તે રોટલો જમાઈ આવે તો મૂકજો તે પણ